આમ તો બોલવાનું શું જાય છે, બોલવું તો ખરું. અરે ખરે છે એને આપડે બોલેલો ભાઈ ગયા ઠીક છે કે છે એ તો લૂંટવા બધા ખાસ છે પણ પેલા મને ઓળખી ગયો નથી ભાગીદાર મને કે છે આ એક અત્યંત મોટી આવી કે છે બીજી પિરિયડ તો છે જ માથા પર બે છે જાઓ ભાઈ ઉપાડો કે બે ત્રણ બીજા જે હોય આવી જાઓ કે અમારી બેંક ખુલ્લી છે અમારે પેમેન્ટ કરી શકે શું બે સારું બેંક ઉભાડી રાખી દે જે હોય તો આવી જાઓ ને કોઈ બાપો આવવાની જે છે એનો ભરપર શું રહે તમારા દેશના લોકો બહુ પાકા હોય કે છે ત્યાં તે કે જોવા પડી રહી જો ખાઈ શકાય કે છે ન્યાય ના કરવા ના શું પડી ન્યાય ના કરવા નહીં ભરગા શું થાય આપડે ઘોડા છે ગજરા છે ભડક્યા માણસ થી આપણે વિચારતી માણસ ભડક કેવી હોય છે ઘોડા બધા વિચાર થી લઈએ ચર્ચા ભરકી જાય જ્યાં આપડે ગાડી લીધે ને તો ભરગર જતી ગયા હા લોખંડ ની એ હોય કોઈ ના કારણ કે એના બદલે આપડે ખાઈ જશે પણ આપડે સમજે કે ગાડી છે શું કહી જાય છે આપડે વિચાર છે બુદ્ધિ થાય સમજતા માં હશે ને જો ભરકે તો અર્થ જ મિનિંગ લેસ હું તો બાપો હતો તાકી ભરતો નહીં ભરપણ શું એવું અને ભરવા આમ તો છે છેડાયો નથી ગઈ કોણ ભર્યા કર્યો એટલે ખુદા જેવા થઈ નહીં પણ ભરી ગયા તો એ આપણે શું કરું મોટા માણસ નહીં ભરી ગયેલા કરા એમનો ઇતિહાસ છે બધો સમજતો હિંમત જોઈ ના મુસલમાન શું બોલે હિંમતે મરતા હિંમતે મરતા ઘોટી ગયું સર હિંમત અને મારો મોટા વિચાર કે એ બધી વાત જાય તું પેલો કારણો કે આ રીતે શહેરી જાય આવું બોલું કરું છું પછી થઈ જાય રોવાની કે મને તો બહાર ત્યાં કાલે રાતે આયા છે શું કહીએ એમ. ઓ ભાઈ આ લઈ જાઓ બધું તકરા એમને એમ તમે કહી દીધું કે અમે કઈ ગરીબ છીએ અમે તો બહાર ત્યાં છીએ મારી લઈ શકે મારી લેવાનો પાત્ર આવે ને તું જૂનું જોવાય જાય મારજે ને પછી હું મારજે પહેલી બગડીઓ પહેરી એ કોને કરી વાત તમારે બધા નિમત ને આ તો સંસારી વાત તમારે બધા નિમત જરૂર નથી આ સંસારી વાત આ વાત જ્ઞાન સિવાત જ નહીં તમારે ભાદર પટેલ છે સિવાત જ નહીં સિવાત ના જ નહીં હવે ક્ષતિ પછી નહીં આપણે હવે શું સર હા તો પેલા ને હકીકત નું વર્ણન કરીએ છીએ તો અરે તારે કહ્યું અમે કરવાનું પેલા સાથે રહી ગયો પેલા ભાગી ગયા વાહ વાહ નવી ખર્ચું તે દેખીને કૂતરું પડતું વાહ આવ્યો ઉપર નવી ખર્ચું ગયું સાહેબ બાબા બાબા કૂતરું કરવા મળ્યું દેખીને કૂતરું કર્યું કોઈ કેને દીધો હતો પતા પતા ખગડ્યા નહીં પરોળ ત્યાં આવ્યું ભૂત કે છે કોને નવરું નવરું છે તમે કેમ લાગે નથી ઈચ્છા તો કોઈ નામ દેવાનું બે પડી ગઈ રહી છે બધું બહુ મટમટી જશે આ દવા જુદી જતી ચળી નહી પાડવાની પાછી ચળી બળી નહી પાડવાની પેલા લોકો આપડે ચડી એમ તો કહ્યું ખાવાનું ખાવતું છે ચડી પડાવવા સાજે વાત ઠીક લાગે સાજે મને દાખલો કે આ લીલા ખાતા ખા છો તેને જ આવું છે સાહેબ એ મરચાં પણ છોડવા નહીં તમે મને ભડકાવો ગમે તે કરો ભલે ઉતરા છે પણ હું મરચાં છોડવાનો નથી તે હમણાં બે ત્રણ મહિનાથી બંધ કર્યા અમને મારી મેરે મને પોતાને કારણ કે મારા ત્યાગ તો કરાય નહીં પણ માહિતી અવાજ આવ્યો કે ત્યાગ ના કરો પણ વિવેક તો રાખો શું કહે છે વિવેક અને ધોરણ સાહેબે પૂછ્યું કે આપણી સાથે વાતચીત કરવામાં આવું બધું થાય છે તો મને લાગે કે જે સત્સંગ કયો થયો ગામડે જઈ આવ્યા ગામડે જઈ આવ્યા આપ એક અત્યારે પહેરી ગયો સમજી ગયો કલ્યાણ છે અને નહીં તો મારી પાસે પહેરી રહ્યા નહી બહુ થઈ ગયું વાતાવરણ એ ચારિત્ર માટે તો કોઈ મને જવાબ ના આપ્યું સાધુ પણ જોખો કરતા અમને બહુ ટાઈમ લાગ્યો કે ચારિત્ર મોક્ષ ભગવાન શું કહેવા માંગે છે, એ કયા પ્રકારનો મોક્ષ. પછી મને અનુભવ થી ખબર પડી કે આ તો વર્તન મોક્ષ, નલાયક વર્તન એ નલાયક મોક્ષ છે અને લાયક વર્તન એ લાયક મોક્ષ છે. એ મને એ મોક્ષ છે એક પ્રકારનો. પણ આ મોક્ષ ના કારણે આ પ્રગમેલો છે. કેવું છે? પ્રગમેલો. જ્યાં સુધી દૂધ અને દહી જુદા છે ત્યાં સુધી એને બેને કશું લેવા દેવા નથી. દૂધમાં દહી નાખ્યા પછી દહી મળે નહીં, પણ થવાના પણ એ પ્રગમેલું હોય એટલે દહી થયેલું હોય. ત્યાં પ્રગમેલો મોક્ષ છે. કેવું છે? એ દોષો થયા પછી જડે ને નહીં તો આ બધી એની વાત છે. છતાં લોકો જગત ના લોકો ક્યાં મોહ દેખાય છે અને હું કઉ કીધું છું કે મોહ બિલકુલ નથી. એક વાર જગત ના લોકો કે છે હું કઉ નથી, કારણ જગત ના લોકો બાજુ જુએ. હું તો બાજુ કઈ નુકસાન થાય છે નહીં બાજુ છે. અત્યારે જે પરીક્ષા આવી રહ્યા છે એનું રિઝલ્ટ શું આવે છે હું જાણું છું. આ તો પહેલા ની રિઝલ્ટ છે. શું છે? તમે કેવું લાગે? જો પેલા રિઝલ્ટ ને લઈને અક્રમ બોલાય નઈ. અક્રમ બોલવું એટલે ઘણી વાત નથી. અક્રમ એટલે આખા સિદ્ધાંત કહેવાય તો બોલાય નઈ. વૈજ્ઞાનિક છે જળે જળ એક લાર્જ રીતે જગ્યા વૈજ્ઞાનિક છે. મારી જોડે સિદ્ધાંત જોઈએ ત્યારે ખબર પડે. અઢોળ માં જવાબ આપે ને પંદર કેવડિયામાં ચાર માં તે વારાફરતી જવાબ વરા ઉપર જવાબ વચ્ચે અવકાશ જ નતો. સાયકલ સાયકલ સાયકલ સાયકલ સાયકલ માં છે ને એટલા બધા જવાબ છે. બધા જવાબ એવા સુંદર બધું લખાઈ ગયેલા છે. ક્યાંથી આયા? ક્યાંથી તમે આપો? તો ત્યાં ટ્રેકર નથી આયા. અમારી ત્યાં ટ્રેકર આવી ગયા. તમારી આવી ગયા? તમે જાપાની ત્યાં ટ્રેકર વાપરતા હતા. અમારું ત્યાં ટ્રેકર બહુ ઊંચું હતું. કેવું લાયા હતા એવું થાય. માલકી બની વાણી શબ્દ તો બધા સાંભળવામાં આવતો હતો કે માલકી બની વાણી વાણી કે માલકી ધ્વની ટકા માલકી ધ્વની. દાદા બધા પ્રવચન આપે છે, વ્યાખ્યાનો આપે છે, અને પછી એમની પાસે જરા એ વાત કરીએ છીએ કે અમારા જે ગુરુદેવ જે અમને મળ્યા છે તેમની વાણી ની એ માલિક જ નથી. ત્યારે વિચાર કરે છે કે આ તારા અમે બધું પ્રવચન કરીએ ત્યાં તમે માલિક. ઉતારો કરી જાય સારા પુસ્તક થોડો થોડા વાક્ય હોય સમજી જાય આવે છે બરાબર કાગળ. અને પછી એ કાગળ એને બોલે ઘણા ખરા પ્રવચન પેલા મળે બોલે છે. એના કરતા હું પુસ્તક એ વાંચું તારી પણ આવી જાય એવું. અને તારા મળ્યાની વાણી હું ખબર કરું તો મારું કામ કેવા થઈ જાય. કોક ની સ્મૃતિ હું સાંભળું તો મારું શું જગ્યા થાય? સર્વજ્ઞ ની વાણી સાંભળવાય. સર્વજ્ઞ ના આશીષંત ની વાણી સાંભળવાય. પછી આમ ગમે તેની સ્મૃતિઓ સાંભળી એ લોકો. તમે યાદ હતું એ તમે મને કહો એમાં તમારો કેટલા ટકા ચોખ્ખું હોય? મેં અને અહીં કરતો હતો ને, મને કામ બી કરે સંતોષ થાય છે, કામ કર્યો કર્યું કે એમને રહેવું અને દાદા જેવા થવું ને જગત કલ્યાણ માં કામ લાગવું એમ. તેના માટે આપણે મોક્ષે જવું છે અને જગત કલ્યાણ માં નિમિત્ત બનતા જવાય એમ. પોતાનું મારું કલ્યાણ થાય તો બીજાનું કલ્યાણ થઈ શકે, એટલે પોતાનું પ્યોર કરવા માટે નો ધ્યેય છે. મોક્ષે જ જવાનું. એના માટે પ્રયત્ન ખરા કેટલા કલાક આજ્ઞામાં રહેવાનું પ્રયત્ન કરું. આજ્ઞામાં રહેવાનું પ્રયત્ન કરું ના, તો કેટલા કલાક માં એક બે કલાક કરું છું કે દાડો અવનવર આવ્યા કરે આમ. તારો ભાવ કેવો? આજ્ઞામાં જ રહેવું છે. કેવો ભાવ તારો? શું છે એ તો ખરો જ આજ્ઞામાં રહેવું છે. શી આજ્ઞા છે ભાઈ? પાંચ આજ્ઞામાં જે કૃપા કરશું છે કઈ ભાઈ? કઈ ખબર નથી. પછી દિવસો આવે પછી ને પછી રિસ્પોન્સ લીધે નહીં કરવાનું મળતા નથી. તાર બધું યાદ આવે છે કહી દીધું તાર પર અમે ચેતવીએ બધાને. સમજવાની ઉતાવળ તો હોય ને દાદા પણ કોણ કામ કરવાનું જાડું બોલ પેલા કઈ કામ બામ કરવાનું ગમે નહી. તું કરતો ને ત્યાં પણ ઉતારી મારે નિર્ભય ભાઈ માસ્ટર તું બધા ભેગા થઈ નિર્ભય ખોટા દેખાય કશું કરતા એ આપી હોય તો સીધે સાથ નિર્ભય કોટે પહોંચાય એ કેટલા લાગે પેલા બેને કેટલું ખરાબ લાગે છે જરા જો કેવા દિન રાત કરે છે. મને પૂછે તો આપ કેતા હતા ને એને કે તું નોકરી છોડીશ તો તું મનને કઈ ગોઠવીશ, મનને તારે કઈ ગોઠવવું પડશે. ચલામણી વાત કરેલી આપે, આપ એને બહુ કહેતા હતા કે મનને તું કઈ ગોઠવીશ પછી ઉપયોગ પૂરો ગોઠવવું પડશે. તૈયાર થઈ જાય રાત દિવસ ઊંઘે નહી માં કર્યું છે આપડે મતલબ કશું એની લાઈફ સુધે છે તમે બધા ને એ થશે એક માસ લાઈફ સુધા ને તો બહુ કોણ શું વાંધો આજ્ઞા પાડવી છે એવો નિશ્ચય. આજ્ઞા પાડવી છે એવો નિશ્ચય. પાડ કેટલી પાડે? 50 ટકા. ટકાવારી માં ખ્યાલ ના આવે પણ પડાય છે ખરી. તારે પડાય આજ્ઞા પાડે ને નિશ્ચય નો કરો. તારે કઈ કરો એવું ગાળું એમ નીચે ગયો પાડવી જ છે આજને. તારે ઓફિસ માં પડાતી નથી બરાબર. તારે નીચે ગયો નિશ્ચય પાડવાનો 100 ટકા. 100 ટકા તારે નિશ્ચય ભૂલી જવાય પણ નિશ્ચય કે પણ નિશ્ચય પાડે ભૂલી જવાય. હા પણ નક્કી એ નિશ્ચય તો નિશ્ચય પાડેલો છે ને તારો. હા પણ ભૂલી જવાય પાછી નિશ્ચય નહીં કરો નિશ્ચય કે મહિના શું નીચે કરીને મને આજ્ઞા પણ દેખાય બધું એક મહિના ની મદદ આપું છું ચાંદ કઈ અને જ્ઞાની ના નામ પર કોલ માર્યું એ કઈ પેલા શું જોડે ઘરના સમુદાયો થઈ રહ્યો કોલેજ માં પોલ મારતો હતો. હે શું ફાયદો થયો પોલ મારે ગમતું નતું ભરવાનું. નોકરી કરતી નહીં પણ ગમતું યાર શું તમે હે દાદા પાસે રહેવાનું તે નહીં રહેતો બધું હમણાં બપોર તારે બેઠો તો પડશે નતા બપોર દરરોજ એક કલાક તો નિર્બંધ છે. બપોરે રજા પડે તો કશ્મીર એક કલાક મને ફાવતું નહીં કે એવું કઈ. હા સંજોગ તો વિયોગી છે, વિયોગી સ્વભાવનો છે. એટલે આપડે કે શું કહ્યું કે જેતું જોઈએ હે, જેતું જોઈએ. આ સંજોગ બજો ત્યાં કામ કર પૂર કરી લેવું. એવું તું જાણું કે આ સંજોગ વિયોગી છે ભાઈ હે. હા પછી શું કરે એના કરતા ખેતી જાય ના સર. આ મહિના ને નિધિ દેશ ને રહેવું જ જોઈએ. કેમ ના રહે નિધિ દેશ ના રહેતું હોય કોઈ જાનવર નહીં રહે. જાનવર જે કરે કૂતરું જ રાખે. કશું જ નથી મને આ કશું આંખ બંધ કે મને અંધારું જ થઈ જાય. કશું દેખાય જ નહીં તારા બધા બોલી દે આમ તાકે. બીજી કોઈ વસ્તુ દેખાય નહી સર, બીજી કોઈ વસ્તુ દેખાય નહી, અંધારું જ દેખાય. એ કરી આપણ તારે એ નિધિ જ્યાં કઈ ફિટ કરી આપણ ટાઈમ બધો ત્યારે મેં કહ્યું નિધિ જ્યાં કેવું હવે મારો આમ જોઈ ને બેહી ના રે થોડો વખત એને ધારણ કરી દેવાનું પછી નીચે જાણી દે. આ તો ધારણ નહીં આખો દાડે ઉપર કોઈ કરે ને થોડી વખત જોઈને ધારણ કરી લે ને પછી વાંચમાં આમ વાંચ બંધ કરીએ દેખાય આપણને ઉતારીએ નહીં ઉતારીએ. આજ્ઞા પાડવાની રિયલ વ્યવસ્થિત તારા ખ્યાલમાં આવેલું છે. આ સંભાવ નિકાલ કર્યો ઘણી ખરું આમ નથી બાપા પણ એમ પડેલી બેન ની વાત કરી ત્યાં કહીએ તો મન ના ફાવે પછી એને શું છે રવિ પછી આટલું આજ્ઞા પાડવાનું. કરજે ટાઈમ બગાડીશ નહી આજથી શરૂ કરીશ પ્રોબ્લેમ લગી રહે છે પછી અમે એક દરો બિલકુલ બંધ બોલવાનું છોડી દઈશું બંધ કરવાનું વાત વાત નહીં કરી શકીએ પર થોડું અમારે શું એક વાત માટે એમાં તો અમે વખત દૂધી આપી ઘણી નિર્મળ પછી બિલકુલ બહાર બંધ કરી દેવું પડે શું થાય શરૂ પડે ના ઠીક છે બંધ કરી ના પડે. આપ બંધ કરી દો તો કેવી રીતે થાય પછી કેટલો ટાઈમ આટલો ટાઈમ તો પેલા ચંદ્રગામ શું કે પેલા અરવિંદભાઈ કવડાવું છે અરવિંદ ને દાદા નો ટાઈમ તો બગાડવા નહીં દાદા એ શું કે દાદા એ ચંદ્રકાંતભાઈ તો ઘણી વાર કે દાદા નો ટાઈમ બહુ કિંમતી છે જ્ઞાની પુરુષ નો આટલો ટાઈમ ના લેવાય કે બહુ સાથે બીજાને આટલો ટાઈમ ના લેવાય કે છે એ ઘણી વાર કેતા કે એક કલાક માં જે મોક્ષ આપવા માટે સમર્થ છે પુરુષ નો ટાઈમ આટલો બધો શા માટે બગાડો તમે? ટાઈમ બગાડના કેટલો જોર બેસતો? કેતા હતા કે દાદા મને વળે ને તો સારું, એટલે અમે હોજીએ કે છે આવું શોધીએ દાદા વળે ક્યારે એમ. દાદા વળે કઈ શ્રી વળે બંધ હોય ને એવું હતું આજનો દિવસ મોટા મોટો માનજી છે લાઈફ નકામી જાય છે. આ બધા માણસો કેવા રહે આ છોકરો આવ્યો છું બે કેટલા વર્ષ થાય તમે? સોળ કોઈના ઘાટ પર ના આવે ઘાટ પર ના એને ઘાટ પર ના આવે એને અત્યારે જોયું શું જોયું છે પકડવા જવું ના પડે ને એને મેરે દબાવ પહી જાય. કપટ ઓછું ને દાદા? કપટ કપટ નહીં એટલે ઘાટમાં આવી જાય. કપટ ની સમજણ જ નહીં ને ભાઈ, કપટ થાય જ કોને સમજણ હોય ત્યાં કપટ કપટી છે. કપટી માણસ બહુ હોશિયાર હોય તો આ કપટી છે. કેટલો હોશિયાર? હું કપટી કેટલો હોશિયાર? પાંચ આજ્ઞા પડવાની કાલ થયું કે હતા એટલે એવું થાય કે આ આપડે ભૂલ થઈ આ ખોટું છે પ્રતિક્રમણ ના થાય? વાંધો છે પણ સમજ કરો વાંધો કરશો નહી દાદા. મોટું મોટું થયું હોય તો કરું, બાકી મોટું મોટું થયું હોય તો એના કરી લેવો. પ્રતિક્રમણ થી તો મારી મોક્ષ ગયા એકલા પ્રતિક્રમણ થી આલોકના પ્રતિક્રમણ આપડો માર્ગ જ આખો પ્રતિક્રમણ તો એ પ્રતિક્રમણ કરતો આજે બધું નક્કી કે બધું આ સહયોગ નહીં હોય તો બહાર પડી જશે અત્યારે બધું તો કોણ વચ્ચે જોડે ઉભો ના રે ને શું શું નક્કી કરવું જોઈએ? પાંચ આજ્ઞા, નિધિધ્યાસન, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને પછી ઉપયોગ દાદા એ તો બધું દરેક પ્રયોગ દેખાડેલા છે. પેલું આત્માના ગુણ નું સામાયિક દેખાડ્યું છે, પછી કલ્યાણ ની ભાવના નું સામાયિક દેખાડેલું, એવા બધા ઉપયોગ પછી ગોઠવવા પડે. ચરણવિધિ વાંચવાનું કેતા હતા તે બી પેલા વંચાવતા હતા વચ્ચે ચરણવિધિ વંચાવતા હતા. ચરણવિધિ આમ થોડીક જાગૃતિ રાખીએ તો જ્ઞાન તો આખો દિવસ કામ કરે એવું છે, કારણ કે રિલેટિવ ને રિયલ પોતે તો નિરંતર અંદર છૂટા જ રહેવાનું છે. એની ભાવના એ સમજણ કઈ બધી મજા આવેલું પોતે કરવા થાય એટલે અંદર દેખાય છે કેમ ના થાય. અરે વિદ્યા થયું રહે ને બીજું બધું તું કરું બધું આલોચના પ્રતિમ છે કેમ તો આ પાંચ આજ્ઞા ઉપયોગ કેટલો વખત શુદ્ધ રહે છે એ જોવાનું એમ આખો દિવસ માં. એવું તો મેં ખૂંચ્યા કરતું બરાબર ચાલતું નથી, મેં ખૂંચ્યા કરતું તો ખરું કે આ બરાબર આગળ નથી પડતું એમ, પણ રાગે પડતું નતું. નિર્ભય હવે બળવો કરે ના આપી ત્યાં ના ગેપ આપી ત્યાં ઉચે અને બીજું કપડ બપડ કાઢવાનું છે ને તમારે બધું કરવાનું છે. ક્યારે નીકળશે એ રાજી થશે તારે બીજા બધા રોગ નીકળી જાય આ રોગ ખોટા મૂકતો ભયંકર રોગ કેવાય. કયો રોગ આ છે ને તે કપટ હોય માન એટલે માન હોય કપટ હોય આ બધા લાલચ હોય રૂચિ હોય આ રોગ નું નામ શું? શબ્દ બોલે ખોટું દેખાય એને નિશ્ચય કરીને એમના નિમિત્તે અમને બધાને લાભ થયો. બોલીએ ને બધા ભેગું રામાયણ ભેગું વાંચીએ એટલે સારું વાંચીએ ને રમાયણ ના કે ફરતા એમ કે મહાભારત કાઢી નાખવાનું પ્રતિક્રમણ પછી આપડે ગોઠવણી કરવાની ઉપયોગ આખો દિવસ ટાઈમ બગડે ને એ રીતે ગોઠવણી કરવાની પછી બધું લાગે આવી જાય પછી તો ભરત થી તો કામ ના જ નહીં કે છે એ તો ઉઠતા ભાઈ ઝંપલા આવતા હતા, દિવાની પર ઝંપલા બધા ના પાડી તો એ ઝંપલા આવે કે તેથી વારી વારી કરી આપણે. હવે તું ઝંપલા હોય ને તું આ પોલીસ ફોન કરે છે. ખોટું જ્ઞાન હંમેશા નુકસાન જ કરે. અત્યારે આપડે કઈ ગોળ ક્રિએટર નથી તો લાઈવ વડે ઝઘડા જ કરે. થિયેટર કહેવાના ધીકા કોણ છે? જે ભગવાન કોઈ ભગવતા જ નહીં, જે ભગવતા જ ફરી મારા એકલા જ ભગવાન કુદરત કાયદા ની બહાર વધતા નહી બધા. હા, કાયદા ની બાબત એવું સાંભળ્યું હતું ને? શું સાંભળ્યું? કુદરત કાયદા ની બહાર જાય નહીં. કુદરત કાયદા ની બહાર જાય નહીં. ના નહીં, પરમ બોલે લાગ્યા ખાતે બગડે કુદરત, તબિયત બગડે એમ તો બોલી જાય, શિષ્ય મરી જાય. અને કામ લેતો રોજ ભગવાન નામ ના કરતા. કેટલા જણ માનતા હશે ક્રિએટર નથી? એવું એકે નહીં તમને લાગ્યું? વિચાર કરી વાત છે. એ થોડું થોડું કેવા જાય તો એમને આમાં થઈ જાય. કુદરત ન્યાય માં છે, લોકો ન્યાય નહીં કરી શકે, લોકો શું મારી શકે? આપડે શાંતિ વાત કરી ગયા છે એ બધા બ્રાહ્મણો સમજી ગયા, પેલું ઉડી ગયા. ભગવાન વાળા આવે સર.